મારા ઘણા જો ને તો સાધુ થઈ જાય એટલે ઘરે કાંઈ ન હોય પણ ફોર વ્હીલ આવી જાય, એના ભાઈઓ ને બહેનો ને પરિવાર બધા સુખી થઈ જાય, બબે ત્રણ ત્રણ માળના મકાન થઈ જાય, વાડીઓ જમીન વધી જાય, ટ્રેક્ટર આવી જાય એક એક બબે, સ્પ્લેન્ડર આવી જાય એક બે, પૈસે ટકે સુખી થઈ જાય, તે શેમ થઈ જતા હશે? સમજાય છે ને વાત? આ બધા કેવા કહેવાય? બોલાતા હશે મારશે કો. પણ ભાઈ આપણે કોઈની ટીકા કરવાની વાત નથી, પણ શાસ્ત્ર વાત આ છે કે એના દિલને કાંઈ નહીં થતું હોય, એટલો કહેવાનો તો અધિકાર છે એક સાધુ તરીકે. આ ધર્માદાનો પૈસો આવી રીતે પોતાના ભાઈઓ બહેનો પરિવારો દીકરીઓ આ તે પાછા બધા એના વિવાહ ને વાજમ ને પ્રસંગો ને બીજું બધું એટેન્ડ કરવાનું, ભાઈ પરણ તો ભાભી ને ત્યાં મળવાનું ને મામા ને ફૂઈ ને એ બધા ત્યાં પાછા પ્રસંગો એટેન્ડ કરવાનું. જે તમે સાધુ જ છો કે ગ્રહસ્થ છો? અને ધર્માદાના પૈસામાંથી જે કલ્યાણ માટે દેવની સેવા માટે સત્સંગની સેવા માટે સત્સંગીઓ પૈસા ઠાલવા હોય એનો આ ઉપયોગ છે. શું છે વિચારવા જેવી વાત છે? વૃત્તિ જ ચોરની. આ કેમ રાજકારણીઓ તમે કોઈ પણ ખાતું હોપો વચમાંથી કટકી કરવા ત્યાંથી જ ગણતરી શરૂ થઈ જાય. આ વોર્ડ શું કામ લાગે છે અમને? શું કહેવાય, નિગમ બોર્ડ આપો ને ફલાણું બોર્ડ આપો ને આ બોર્ડ આપો, તે હું બધા સેવા માટે એના બાયો ચડાવે છે? ગણતરી કહેવાય, હાથમાં આવ્યા કેદુ ના બેઠા છીએ તો કંઈક બનાવી લઈએ એમ, એમ ક્યાંય પણ થાય આમ પ્રસંગ મળવો જોઈએ, બસ પૈસો પડાવી લઈ જ લ્યો, ખબર ન પડે ક્યાંથી કેમ જાય છે. એ તો જો તમે થોડા કોઈ વહીવટમાં ક્યાંય ટચ હો તો ખબર પડે. એટલે આપણને તેમ થાય કે આને જરાય આમ અહીં આમ બળતરાય નહીં થતી હોય, એ સાળું આ કેમ? ગ્રહસ્થ હોય અને ગ્રહસ્થ જો દશાંશ વિશાંશ આમ બરાબર ન કાઢે તો એના જીવનમાં ઘણા બધા દુઃખ આવતા હોય છે. હા, આમ હરિભગત બહુ સારા હોય આપણે જોઈએ એમ, હરિભગત બહુ સારા હોય પણ દશાંશ વિશાંશ બધા દેવનું ખાઈ ગયા, નહીં તો એનું કમાયેલું હોય તોય એ દેવનો હિસ્સો ખાઈ ગયા તો એને સુખ તો ન આવે, એને ક્યાંક ને કંઈક બધું એ નડે જ રાખે, કારણ કે પ્રકૃતિ એનો હિસ્સો છોડે નહીં, ભગવાન એનો છોડે, બધું હેરાન જ થાય, ન કલ્પી હોય એવી તકલીફો આવે. તકલીફ તારે ભાઈ શાસ્ત્રની રીત છે. આપણે ભજન કરીએ ને, સાધુઓ ભજન કરે કે તમે કરો કોઈ પણ કરે, તો ભજનમાંથી પણ દશાંશ આપવો પડે છે. આ તમને નવીન વાત આમ નથી નજરમાં એટલે ખબર નથી, બાકી આમ તો જાણો છો પણ કોઈ કીધું ન હોય એટલે ખબર નથી. પણ તમે જન્મંગલનું એક પુરસ્ચરણ કરો તો કેટલાય પુરસ્ચરણ થાય, કેટલા હકીકતમાં 10,000 પુરસ્ચરણ થાય છે, 1,000 દશાંશ છે એ આપી દેવાનો હોય. અને એમાં લખ્યું હોય છે કે તમે 10,000 પુરસ્ચરણ કરો, જપ કરો, પાઠ કરો તો 1,000 હોમ કરવાનો હોય છે, અગ્નિમાં હોમ નાખીને મંત્રથી કરવાનો. પણ જો ન થાય તો 1,000 પાઠ વિશેષ એમને કરી નાખો. એ અગ્નિમાં હોમ કરે ત્યારે મંત્ર બોલાતો, ઓમ અગ્નિએ સ્વાહા ન ઇદમ મમ, આ મારું નથી, હું સ્વાહા કરી દઉં છું, અર્પણ કરી દઉં છું, એમ ભજન કરો. એના એ પણ દશાંશ આપી દેવો પડે છે તો પછી પૈસાની વાત ક્યાં? બોલો, આ નિયમ છે કુદરતનો. કારણ કે ભજન કરનારાને આ પ્રકૃતિ દ્વારા ભગવાન બધું જીવાડે છે, એટલે કે એમને થોડો ભજન કરી શકે. 14 દેવતાઓ બેઠા છે બધા એમાં, ત્યારે એને મદદથી ભજન થાય છે ને, એટલે દશાંશ આપી જ દેવો પડે. તમે મદદ ભજન કરો, જીભ હાલે જ નહીં તો શું કરે, આંખે દેખાય ને શું પાઠ કરે, દેવતાઓએ મદદ કરી છે તો દશાંશ આપો એમ. આ બધું જીવાડે છે ઠાકોરજી છે, દેવતાઓ પ્રકૃતિ, તો એનો દશાંશ આપવો જ પડે, હિસ્સો આપવો જ પડે, શું કીધાવાનો ઉપાય છે? સરકાર ગમે રીતે કર ન લઈ જાત છે. તો મારું શું કહેવાનું છે એ તમને કહું કે ગ્રહસ્થનું કમાયેલું છે એ દશાંશમાંથી પોતે ન કાઢે, જો એનો ઉપયોગ ઘરમાં કરી નાખે જે તે પ્રકારે. ઘણા એવા હરિભક્તો કે પેલા હોય, હોય દશાંશ કાઢે ખરા પણ બેનો દીકરીઓ ને આપી દે, એવું લખ્યું શિક્ષાપત્રીમાં. પછી કે અમે દુઃખ બહુ છે, પણ તમે કર્યું છે જ એવું, ધંધો જ એવો કર્યો છે, ઠાકોરજીને અર્થે જ વાપરવાનો છે, સત્સંગને અર્થે વાપરવાનો છે, હવે એમાંય ઘણા બધા પૂછપુછ કર્યા રાખે કે મારે ક્યાં વાપરવો, તો એટલી સૂઝ નથી તમને. પછી શું કે એના કઈ લિટરેચર બહાર પડતા છે એવા બધા મૂર્ખ તેમ. તો એ દશાંશ એનો કમાયેલો પૈસો, મારે વાત એ કેવી છે, ગ્રહસ્થનો કમાયેલો પૈસો છે એ તો આમ તમારો અધિકાર કહેવાય એને, છતાંય જો એમાંથી દશાંશ ન કાઢે તો એ દુઃખી થાય. તો એવો જે ધર્માદો એ જેને ખાઈ જાય એનું શું થાય એ તમે કહો, મલ્ટીપલ કેટલું થાય? તમારો હતો અને તમે રાખ્યો ઘરમાં તોય તમે દુઃખી થયા, તો એ તમે દેવને દઈ દીધો, એને જ ગટકાવી જાય એનું શું થતું છે? આ આપણા કોઈ વિરોધી નથી, પણ આ તો વાત જીવના કલ્યાણ માટે વિચારવાની વાત છે કે જે ગ્રહસ્થ રાખે તો મરી જાય, તો જે ગ્રહસ્થ દઈ દીધું દેવને અર્થે એ વયું જાય બરપારું, તો એનું શું થતું છે? એટલે રામાયણની કથા કરનારાઓની બધા શાસ્ત્રોમાં એમાં ક્યાંક આ પ્રસંગ છે તમે જાણ્યો છો, કૂતરો એક જણા ત્યાં રોટલો ખાવામાં બાર અને જઈને આટા માર્યા, તો એટલે રોટલો તો ન દીધો, ભગવાન રામ વખતની વાત છે, પણ એ લાકડી મારી. એ કૂતરો બાંકારો કરી ગયો, રોટલા માટે આવ્યો તો ભૂખ્યો થયો હતો, અને છતાંય એટલે રોટલો ન આવ્યો પણ લાકડી મારી, સીધો રામજી પાસે દરબાર માંગ્યો અને કૂતરાએ ન્યાય માંગ્યો. ભગવાન રામચંદ્રજી કીધું કે તને શું તકલીફ છે? તો કૂતરો રડવા માંડ્યો, શું થયું? તો હું ફલાણે ઘેરે રોટલો ખાવા ગયો, હોય તો આપો, તમને રોટલો ન હોય પણ મને લાકડી મારી, બોલાવો એને. દરબારમાં એને બોલાવ્યો, હા તો હા હા આને મને લાકડી મારી. આવી રીતે અમારે ભીખ માગવાનો તમારો અધિકાર છે? તો હા અધિકાર છે, એમ ન દેવો જ ના દે, પણ લાકડી શું કરવાનું મારે? રામચંદ્રજી કે બરાબર છે કે ભાઈ લાકડી મારી, તો કા મારી છે, ભૂલ છે તારી. હા, ભગવાન રામચંદ્રજીએ કૂતરાને કીધું, સાંભળજો, પેલા કૂતરા હવે તું કે એ આને દંડ આપું. કૂતરો કે મહારાજ એને કોઈક મંદિરનો મહંત બનાવી દો. ભગવાન રામચંદ્રજી કે આ તો એવોર્ડ છે કે શું છે, રિવોર્ડ છે આ તો, તમે ઉલટાને એને વધારે ઇનામ આપો છો. તો કે ના મહારાજ, તમને ખબર નથી, હજી ભગવાન ભલે હો પણ એનો મહંત બનાવો એને કોઈ મંદિરનો. અરે પણ તું આને આને સન્માન કરે છે? ના ના, હું બાપા મારા આગલા જન્મમાં મંદિરનો મહંત જ હતો. આગલા મહંત જ હતો. આખી સભાએ બહુ આમ દાંત કાઢ્યા. પછી તોય છૂત કૂતરાએ કીધું, હજી સાંભળજો, પાછો હાવ બધા મહંત હોય એવો નહોતો હું, બહુ ધર્મ નિયમમાં રહેતો હતો. બોલ્યો કે હું કઈ ખોટું નહોતો કરતો, બહુ સાચી રીતે રહેતો હતો, પણ મહારાજ એક વાર ઉતાવળમાં મારાથી ભૂલ થઈ. સાંજે આરતી કરવાની હતી એટલે દીવાબત્તી બધું પૂરી અને તૈયાર કરી રાખું અને પછી વાળું પાણી કરી લઉં, પછી મેં કીધું આરતી કરું દેવની. એટલે મેં આરતીમાં દિવેલ પૂરવા માટે દીવામાં ઘી પૂરવા, એ દેવનું ઘી હતું ને, એ દેવના માટે દીવા માટે ઘી એમને માટે પૂર્યું અને હાથ બરાબર મેં સાફ ન કર્યા, અને દેવના દિવેલના ઘીવાળા હાથ સાથે હું ગરમ ગરમ ખીચડી જમવા બેસી ગયો. એ ખીચડીમાં દેવનું ઘી આવ્યું, એટલા પાપે કૂતર્યો થયો છું, એટલા પાપે. આને કરો મહંત એટલે ખબર પડે કેટલા જન્મ કેવા આવે છે. એક કૂતરાના જન્મે નહીં પૂરું થાય. ઓહો, હવે જે એક ખીચડીમાં એ ભૂલથી દિવેટનું ઘી ખાઈ ગયો, તોય એક જન્મ કૂતરાનો આવ્યો, આખી નાખી ગાડી બારોબાર જાતી હોય એનું શું થાય? ડબાણ ડબા વયું જતું હોય, કર્મસ્થાનોમાં તમે જ્યાં ત્યાં બધી જગ્યાએ હાલત હોય, એનું શું થતું છે? એ અત્યારે તો બહુ મજા લાગે, પણ મારી નાખે, આંતડા કાઢી નાખે, શું થશે એ નથી સમજતા ને, એટલે મૂઢ છે, મૂર્ખ છે. છતાંય તમે એક જુઓ, આ બધું હું ક્યારેક કીધું છે કે ખબર નહીં, તમે ગ્રહસ્થ હો ને, તમને બધે જ્યાં હાથ નાખો ને ત્યાં આમ તમને પૈસો મળે, ને જ્યાં હાથ હોય ત્યાં હાથ નાખો ત્યાં સફળતા મળે, ને આવું બધું બહુ પૈસાનો વરસાદ ને આંતે બધું બધું બહુ મળે થવા, તો ચેતી જાઓ કે આ ભગવાનની કૃપા છે કે અવકૃપા છે. કારણ કે માયા છે ને, એ તમે વાસવદત્તા નામનો પાઠ આવતો ભણવાનું ખબર છે, સોનેરી સફરજનનો, એને દોડમાં એને હરાવે, એને જ રાજકુમારી વરે, એટલે ઓલી એક કોઈને આગળ ન જવા દે એવી એ રાજકુમારી. પણ પછી એક નીકળ્યો ને, એને સુવર્ણના સફરજન એવા સરસ લાવ્યા ને, એ દોડતા દોડતા એક સફરજન રડતું મૂકી દે હીરા જડેલું, એટલે રાજકુમારી મોહિત થઈ જાય ને સફરજન લેવા રે ત્યાં ઓલું આગળ નીકળી જાય. એવી રીતે કરતા કરતા એ હોડ જીતી ગયો અને રાજકુંવરને પરિણામ. એમ આ છે ને માયા છે ને, એ આ ભગવાન ભજતા હોય ને સરખી રીતે આપણે માયા પાર થવાનીમાં હોઈએ ને, ત્યાં કાંઈક પાછું એવું દડતું મૂકી દે એટલે આપણને થાય હો હો હો બહુ સારું છે. પણ ચેતી જાવું, આ સફરજન તો નથી ઘા કર્યો ને એમ. આ સંસારમાં તમે જુઓ કે ખોટું કરનારા હોય ને, પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય, હો જ્યાં જોઈને સફળતા ને એને કાંઈ ન થાય. આ તમે જો આ કરોડો ખાઈ જાય ને ધર્માદાના તો એને પેટમાં ન દુખે, ફાકી લેવી ન પડે બોલો. અને દડીમલા જેવા આમ તમારા ગોળ મટોળિયા શેરામાં ગાલ ફાટ ફાટ થતા હોય ને એવા ગાલ હોય, આ અડી જાય તો લોહી નીકળે એટલા ભરપૂર હોય સર. ટમેટા ના ડો ને એવું આમ લાગે, એમાં હાથ ફેરવતા અને આમ પ્રતિભાશાળી લાગે ને આમ તમારે જો, કોઈ નખમાય રોગ ન હોય એમ થાય. અને બિચારા ધર્મ નિમ પાળનાર કોઈ દી સાજા ન હોય. તો ઘણા નિયમ થાય કે આવું કેમ, એ સમજી રાખવાનું વાત છે કે જે જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એ થોડીક ભૂલ કરે ને તોય ભગવાન તરત દંડ આપે, ઓલો રોકાઈ જાય કે મારે તને બચાવવો છે. અને જેના ઉપર ભગવાનની કૃપા જ નથી ને એને ભગવાન એ જ લાગલો છે, જવા દે એને સફળ થવા દે, જવા જ દો એને, એને માયાના દ્વારમાં જવા જ દો. ભગવાન એને અટકાવતા જ નથી, ઉલટાનો સફળ કરે એટલે કોઈ દી જાગે નહીં અને કોઈ દી પાપમાંથી પાછો વળે નહીં. અને પછી એના જે લેખા નીકળે એ ગુણાતીતાનંદ સ્વામી કે સિચોડામાં જ્યારે શેરડી પીલાય ને ત્યારે ઓલી અંદર શેરડીના સાઠામાં બે ત્રણ મહિનાથી ઈયળ બેઠી બેઠી લેર કરતી હોય, એવો મીઠો મધુરો શેરડીનો રસ પીતી હોય, પણ એને ખબર નથી સિચોડો આવવાનો છે. અને જ્યારે પછી એ સિચોડો આવે ને એમાં નાખે ને વળ ચડાવી કાઢી નાખે નીકળી જાય. એટલે આપણને અત્યારે દુઃખ હોય પણ પછી મહાસાગર, સુખનો મહાસાગર હોય, અને ઓલાને ક્ષણિક સુખ છે અને પછી દુઃખનો મહાસાગર હોય છે, પણ એ મૂઢને ખબર પડતી નથી. વિચારી લેવું ખોટું, તમે ગ્રહસ્થો હોય તો વ્યવહારમાં સમાજમાં ક્યાંય ખોટી રીતે હલતા હલતા આમ તમને બે પાંચ લાખ મળી જતા હોય ને ખોટું સેજ બોલો ત્યાં મળી જાય, સમજી લેવાનું કે મારી નાખે. પૈસો લાગે સારો, પણ નીતિદાર માણસ હોય તો સમજી જાય કે કોઈ પણનો અનિતિનું સેજ પણ ઘરમાં આવ્યું એ પસંદ ન હોય એ જીતી ગયો. બાકી તો એકાંતિક હોય તો એ ઋણ દેવા આવવું પડે પાછું, એના માટે જન્મ ધરવા પડે, પૂરું ન થાય ભલે ને એકાંતિક હોય. મચ્છાવ એટલે આપણે માંગરોળના ગોવર્ધનના ભાઈ થોડુંક કર્યું ને હતા, નહીતર કેવા ફઈ બાપ, પણ કુંભી ભાગમાં પડી ગયા. બહુ તો હા ધ્યાન રાખવા જેવું છે, આરામનું લાગે, મહેનત વગર જલ્દી મળી જાય. એટલે આ ચોર વૃત્તિના સાધુ છે, જાગી જાય તો બહુ એને ભલાની વાત છે, પણ શું થાય આ બહુ મોટી સમજણ રાખવી જોઈએ. પણ અમુક એ જ છે કે જે એના માટે જ સાધુ થાય છે. એટલે ઘણાને માવતર જ એવા હોય છે, એકાદન સાધુ કરી નાખો એટલે આપણે તરી જઈશું. આજે આવા કેલ્ક્યુલેશન હોય છે, હોય છે, કરી નાખો એટલે પછી અને થઈ જાય પછી. તો એક ચોર પ્રકારના સાધુ છે. આ કઈ ઓળખાય તમે એમ માનો છો? આપણે ઓળખી ગયા હે ના રે ભાઈ, પણ આ તો શું છે ભાઈ, આમ કઈ નથી હો, તમે એમ માનતા નહીં. આમાં હજારો લોકો હોય સમાજમાં, અને એમાં એકાદ જણાની જો વાત અડી જાય ને એનું કામ થઈ જતું હોય. હા એ તમને ન ખબર હોય, પણ એ અમને ક્યારેક ક્યારેક છે ને કોઈના ફોન આવતા હોય કે ના અમે આ સાંભળીએ છીએ પણ અમે એ રીતે અમે વર્તવાની કોશિશ કરીએ છીએ, આવી વાત ક્યાં મળે, એટલે અમે એ રીતે જીવવાની કોશિશ કરીએ છીએ. કલ્યાણની વાત છે, બહુ સારી વાત છે. તો એક ચોર વૃત્તિના, બીજા છે એ બગલા જેવા છે, બગ વૃત્તિના સાધુ છે, બક વૃત્તિ. બગલો છે ને એ આમ આમ એ તળાવમાં બેઠો હોય આમ એક પગે ઊભો હોય, બે પગ રાખતો હોય તો વાંધો શું છે, પણ છે બગલો ખરેખર આમ એક પગે એક ઊંચો લઈ લે આમ, અને એ આમ સ્થિર થઈ જાય જાણે આમ લાકડા જેમ થઈ જાય, અને માછલાઓને ખબર પડે નહીં કે હવે કોઈ નથી ત્યાં ડબ દઈ નીકળે ને પકડી લે. બસ આવા સાધુ પણ સમાજમાં હોય છે, ધ્યાન કરે, ભજન કરે, કથા કરે, તોલો તોડી નાખે એવી. હા, પણ બગલા જેવો, ક્યાંય રૂપાળી સ્ત્રી દેખાય, ક્યાંય માલદાર માણસ દેખાય, ક્યાંય કોઈનો પૈસો દેખાય, હડપ કરીને લઈ લે, હડપ કરીને ઉપાડી જ લે, એનું તાન જ. બાકી આમ તમે જુઓ એટલે ગજબ, ખબર જ ના પડે તમને, બધું રાખે, ધ્યાન ભજન કથા વાર્તા આ તે બધું જ, પણ એનું લક્ષ્ય છે એ સ્ત્રીને ધન, ભોગને વિલાસ, મોજ ને મજા. અને એ વાત વાતમાં એવા આવરણ ચડાવી દે કે સ્ત્રીઓને એમ લાગે કે અમારો ઉદ્ધાર થઈ ગયો, પુરુષોને એમ લાગે અમારો ઉદ્ધાર થઈ ગયો, ધનપતિને એમ લાગે અમારો ઉદ્ધાર થઈ ગયો, અમારા ઉદ્ધાર માટે જ આ બધું વાપરે છે, નહીં તો અમને કાંઈ નથી, નિર્મોહિત છે, એ બધું સુગર કોટે ડાલે. હવે આ ઓળખાય, વખત એ 30 વર્ષ પહેલા આ ગુરુકુળ નહોતું હજી શરૂ થયું, એ પહેલા આપણે રાજકોટ ગુરુકુળ ત્યાં, તે અમે હજી 2-3 વર્ષ થયા છે સાધુ થયા, તે ગુરુકુળ રાજકોટની પાછળ બહુ મોટો પ્લોટ પડ્યો રહેતો, બહુ મોટું હતું, ખુલ્લી જમીન, અત્યારે તો હવે તો ઘણા મકાનો સોસાયટી, એટલું આ હોલ જેટલી જગ્યા નહીં હોય, હવે તો આપણે જોયું નથી પણ એટલું નહીં રહ્યું હોય, તો ખૂબ મોટો ખુલ્લો પટ, તેમાં અયોધ્યાથી 50-60 સાધુઓ, મોટી જટાન, ચીપિયાન, ડાડીન, કમંડળન, ભદભૂતિન, ભસમોન, ત્રિપુંડ, આય તમારે જોવો, જટાલા ટાળા પટા, એ બધો ધાડુ ઉતરેલું, મોટો તંબુ નાખેલો, મંડપ નાખેલો, એ રાત્રે પછી સાંજ પડેની કથા વાર્તા, ધમધમાટ, કીર્તન, ભક્તિની મહાનની વ્યાસપીઠ ને એ બધું. એકવાર હું જોવા ગયો તો, મેં કે જાય તો ખરા જોઈ આવી, એવી રામાયણની વાતો કરે, હજારો માણસો બધા બેઠા હોય અને બધા રસોઈઓ આપે ને દાન ભેટ થાય ને ચાલે. તે આપણે રસોડામાં રાજસ્થાની બ્રાહ્મણો હોય અને છે જે હિન્દી વધારે સમજી જાય અને ગુજરાતી, તો પછી આપણે અરે સમજતા હોય, પણ એમ હિન્દી અને એમ હિન્દી અત્યારે, તો આ રસોડામાં નવરા થાય ને એટલે પાછી નજીક જ, એટલે ત્યાં કથા સાંભળવા જાય. તો અમારે એક મોહન મહારાજ હતા, એ મોહન મહારાજ છે ને કઢી બહુ સારી બનાવતા, એટલે અમે બધા એનું નામ મોહનલાલ એસ મીઠાઈવાળા છે ને એમ, એનું નામ અમે મોહનલાલ એસ કઢીવાળા પાડેલું, મોહનલાલ એસ કઢીવાલા, એટલે મીઠાઈવાલા, આ કઢીવાલા. એટલે એ મોહન મહારાજ ત્યાંથી આવીને પછી 2-3 દિવસ ગયા, પછી હવે આપણે નવા નવા હોય ને બધા મોટાઓને કાંઈ ન કહે, પણ આપણે નાના નાના પછી ભેળા થઈને આમ આવીને રસોડામાં માટો મારીને જોઈને કંઈ લેવા જાય ને, અને પછી નવરાત થયા એટલે અરે શું સામે જે તમે સાધુ ના કહેવાઓ, સાધુ તો આમ તમારે જોવા હોય તો આમ અહીંયા આવો, મારી ભેળા આવો, તમે એ મોટી મોટી જટાવો ને એવી ભભૂતિ લગાવી હોય ને એવી રુદ્રાક્ષની આમ તમારે કેટ સુધી માળાઓ લટકતી હોય ને અહીં ચીપિયા રાખ્યા હોય ને પવન પાવડી હોય ને ધ્યાનમાં બેઠા હોય ને અર્ધા નેત્રો ખુલેલા હોય, મહાદેવની જે મુદ્રા હોય અને વાતો કરે, આમ તમે જોવો કંઈ આમ સાધુ કહેવાય, તમે સાધુ ના કહેવાય, અસલ નહીં, અસલ જોવા હોય તો ત્યાં છે. એટલે પછી મેં કીધું આપણે આંટો મારો, અસલને જોવા વગર રહી જાય. એક દિવસ પછી હું જઈ આવ્યો રાતે, આ બધું કહેતા નથી પણ આવું બધું જોવાનો, રખડવાનો, એટલે રખડવા માટે આવું હોય ને, જોવાનો બહુ મને છે, જે કોઈ એમ કે કાંઈક કાંઈક છે તો ગમે તેમ કરીને પહોંચી જાઓ, ગમે તેમ કરીને વંડી ઠેકવી ઠેકી જાઓ, પણ જોઈ આવું, એ વગર જ્ઞાન ન થાય. મેં કીધું આ જવું તો છે, હજી આવશે બીજા 1-2 પ્રસંગો કહીશ, પણ એવું ખરું, એટલે હવે તો ક્યાંય નથી, હવે તો ઘેર બેઠા જ બધું જ્ઞાન થાય છે, પેલા રખડી રખડી નહીં પણ આમ ક્યાંક થાય, એટલે તરત જ એમ આપણે, એટલે જ અનુભવ થાય બધો, એ જ વાતો કરી. હા હા, ધ્રોધર કોઈ દે કહી દે એવું નહીં, પૂરી ચકાસણી કરીએ, આ કરીએ પછી જ બોલીએ. એટલે પછી હું એક દી ગયા, બધું જોયું કર્યું, બધા હેરા ફેરા પછી ભાઈ આવ્યા. ઠીક છે, હવે એમાં શું થયું કે અઠવાડિયું 10 દી થયા ને, ત્યાં આળો કૌભાંડ નીકળ્યું બધું, તેના ને એના બધા અંદરના સાધુઓ બૈરાઓને ફસાવે ને, કોઈને દીકરા ન હોય તો એને ફસાવે ને, એને પડાવે ને, જંતન મંતન દોરાન ધાગા ને, કેટલું શોષણ ને આન તેન, પછી રે મોટો હો હલ્લા થયો, સાધુઓને માર્યા, ધોકા લઈ લઈને કેટલાય મારી નાખ્યા, તોડી નાખ્યા, જટાઓ વીખી નાખી, અને ઓલાને થયું કે આ જીવથી મારી નાખશે, રાતો રાત બધા ડેરા તંબુ ઉપાડીને ક્યાંય ગયા, અતો પતો હજી સુધી નથી, તે વૈયા ગયા ને, પછી હું ઓલા મોહનલાલ એસ કઢીવાળા પાસે ગયો. મેં કીધું આ તમારા અસલ સાધુ ક્યાંય ગયા, મને કે હા નકલી નીકળ્યા કે, કીધું મહારાજ તમને એમ સાધુ ઓળખાય તો શું જોઈએ પેલા માણસ, તમે દાઢીને જટા જોઈને જોઈ લ્યો ને બધી વાતો કરે ને એવી રામાયણની વાતો કરે ભાગવતની કરે એટલે બધા અસલી સાધુ થઈ ગયા, એમ એમ થઈ જાય. નાગરભાઈ યાદ હશે પણ કારણ કે એ એકવાર મારી હારે આવ્યા હતા લગભગ યાદ છે એવું. હા આપણે પ્રિયાશરણ, હા પ્રિયાશરણ, બસ બસ બસ બસ બસ તે કામેશ્વર મહાદેવ ને, કામેશ્વર મહાદેવ ને એ મહિના મહિનાના પેલા કરે કથા વાર્તાઓ, એવા એના ગુરુના નામ નથી દેવાય એવું, પણ એ ગુરુ છે ને એ ગુરુ બહુ બહુ છે ગુરુ, એ ઉત્તર પ્રદેશમાં છે એ ગુરુ. અને આપણા એક પરિચિત હરિભગત છે, હરિભગત તો એટલે આપણે સત્સંગી નથી પણ પરિચિતમાં છે, ડોંગરેજી મહારાજના ખાસ, એની બે દીકરીઓ પણ એમાં છે, એ મહાત્માની સેવામાં છે. કેટલી છોકરીઓ છે સેવામાં, આવા જે પહોંચેલા મહાત્મા હોય ને એની સેવામાં સ્ત્રીઓ જ હોય તો જ પહોંચેલા કહેવાય, દુનિયાને કઈ અક્કલ તો છે નહીં. વેદાંત ઉપનિષદ ઉપર પ્રવચન હાલતા હોય એવા બધા લગભગ તમે સંન્યાસીઓ જો ને એ કથામાં આવે પ્રવચન સ્થળ ઉપર, એની ગાડીનો ડોર ખોલવામાં આવે 100 વર્ષ 16 વર્ષની છોકરીઓ જોઈ, 80 વર્ષની બુઢી રાખો ને, વેદાંત રાખો છો તો રાખો ને, રાખો ને દોહીને રાખો ને કમાડો ને, મૂર્ખીના બનાવો છો કોને તમે, આ બધા બ્રહ્મની વાતો કરો છો, આવી છોડીઓ વગર તો હાલતું નથી, ધૂતવા જ બેઠા છો હારો, અને પાછો કોઈ ધર્મ નિયમ પાળે એની ટીકા કરે પાછા, એમ એ સબ ભગોડે લોગ હોતે હૈ કે જો ઔરત કે મુખ નહીં દેખતા, તમારે તો ક્યાં ભગોડાપણું છે, ભાગવાનું જ કે હામે દોડીને ભળો છો. ક્રાંતિકારી વાળી બધા નામ દેવાઈ દીને તેવા બધા ને અત્યારે ઉહડી ઉહડીને અત્યારે ચર્ચવા જેવા છે બધા, ધર્મ નિયમ પાળે એને જ ખોદે. તે તમારો બાપ માર્યો છે સાધુ બૈરાઓથી છેટાડી છે ધર્મ, પણ એના ઈષ્ટએ કીધું છે કે દૂર રહેવું એટલે રહે છે કે તું કેસો એટલે નથી રહેતા. બેઠા બેઠા તમારે હાંકીએ રાખવું છે, અને ગ્રહસ્થ અને સંન્યાસીના ધર્મની શું ખબર પડે, તમે વરેલા પરણ્યા છો, તમારે ઘેર એક બે દીકરા છે, તમે બધા રીતે ગ્રહસ્થ રીતે એને સંન્યાસના માર્ગની શું ખબર પડે, અને એની વૈરાગ્યોના માર્ગની ગ્રહસ્થ વ્યાસપીઠ ઉપરથી એને વિવેચન કરે કે એસા ઠીક નહીં હોતા હૈ, કૈસા ઠીક હોતા હૈ, ગ્રહસ્થને શું ખબર પડે. હું સાચી વાત કરું છું, પહેલા તો એટલે જ ભાગવતમાં કીધું છે આ ભાગવતની કથા છે એ પરમહંસોને માટે જ છે, બીજાનો અધિકાર નથી ભાગવતની કથા કરવાનો. સુખદેવજીને વ્યાસજીએ લખ્યું પરમહંસની સંહિતા છે, કોઈ બીજાએ ચડવું ન જોઈએ આના માટે, આ વ્યાસપીઠ પર ન ચડવું જોઈએ, એવું ચોખ્ખું લખ્યું છે. પરમહંસ્યમ સંહિતાયામ, પરમહંસોની સંહિતા છે, એટલે તમે આના પર વિવેચન કરી શકતા છો, એક દિવસ બૈરા વગર રહી શકતા નથી ને મૂર્ખાઓ, અને પછી ટીકા કરો છો તમે. અસલી સાધુ આ રામસુખદાસજી હતા, અસલી સાધુ, એને તમે સાધક સંજીવની ગીતા ઉપર તમે વાંચો, એવું અદભુત વિવેચન કરે તમને હા પડી જાય. એના રૂમ હવે તો હજી રાખ્યો છે પ્રસાદી તરીકે, પણ તમે એ ગીતા ભવનમાં તમે જાઓ, એ જ્યારથી સાધુ થઈને ગીતા ભવનમાં જોડાયા ત્યારથી કે હું આ શરત મને રૂમ આપો બરાબર છે, પણ ત્યાં જ બોર્ડ મારે છે લેડીઝ આર નોટ એલાઉડ, અહીંયા સ્ત્રીઓનો પ્રવેશ બંધ છે. એ સાધુ કોઈ દિવસ સ્ત્રીઓ સાથે બોલ્યા નહીં, કોઈ દિવસ નહીં, એ ક્યાં સ્વામિનારાયણના સાધુ હતા, પણ સાચો એ જાણે છે કે ભલે મને નથી પણ મારી પડખે રહેનારો તો વિક્ષુબ્ધ થવાનો જ છે, અને ભવબ્રહ્માદિકને પણ આ વિક્ષેપ થાય. અરે તમે ખોટું ન કરો પણ તમારા મનમાં તરંગો આવી ગયા એને કોણ માપે, સિસ્મોલોજી આવે સાનું કઈ, તમે પરણેલા છો છતાંય પણ કોઈની સુંદર રૂપાળી સ્ત્રી આવે બ્રહ્માદિક દેવતા હોય ને આમ થઈ જતું હોય તો પછી તમે વળી કઈ વાડીના મૂળા, એક સરસ મજાનું ખાવાની થાળી આવે સરસ મજાની મીઠાઈ જલેબી આવે ને ભજીયા હરખા આવે તો થઈ જતું હોય, વાતો કરો છો તો. દેવ કૃપાથી પછી પહોળી વિશાળ વ્યાસપીઠો મળી હોય ને એટલે સમાજને ઉટા ઊંધા પાટા ચડાવે, એટલે એ આ કામેશ્વર મહાદેવમાં હતા એ, એના બધા ચલકાવ 30-30 દિવસના 15-15 દિવસના વ્યાખ્યાનો બધું ચાલે, પણ એ ટેપ રેકોર્ડ ચાલુ કરો એ ચાલુ કરો એમ ગોખેલું, પણ એનો એ જે ગુરુ પૂજાય છે ત્યાં એ ઉત્તર પ્રદેશમાં છે, પણ આમ માળું શું છે કે એનું ખોપડું જોરદાર, એ કેવું પડે એ જે વાત આમ તારવીને લાવે, અને પાછો કવિ એટલે એવા પદ બનાવે કૃષ્ણ ભક્તિના અને એમાં રાસલીલાના પદના, અને એ જ્યારે ગવડાવતા હોય એટલે તમારા બૈરાઓ ઘેલા થઈ જાય આવું બધું. તો એનો ચેલો તે એ આ પ્રિયા શરણાયા 15 વર્ષ તો થયા છે, એટલે થયું છે આ કામેશ્વરમાં ચાલે વ્યાખ્યાન હિન્દીમાં. મને આવીને કે શું પણ ત્યાં પ્રવચન થાય છે કંઈ, મેં કીધું હાલો આપણે, મેં કીધું ને મને આવું બહુ ગમે, જાતે જોવું પછી કંઈક વિચારવું કોઈ કહે એમ નહીં, એટલે હું તો તૈયાર થયો. એટલે લગભગ મેં નાગરભાઈને હારે લીધા, મેં હેન્ડો ને તમે, હા એટલે એક સાધુને લીધા, પછી આ લાગે આપણે સાધુ એટલે આપણે વ્યાસપીઠ આજુબાજુ બેસવામાં ગમે ત્યાં જગ્યા મળી જ જાય, આપણી રીતે કરી દે કોઈ, બેસી ગયા તે આમ ને હું અહીં બેઠો આમ. એટલે આપણે પહેલેથી કંઈક પૂર્વધારણા બાંધી ન જાય, સારું બોલે છે તો બહુ સારું, આપણને સારું એવું આમ સીધું જ બાંધી લેવું કે આપણા સિવાય કોઈ સારા છે જ નહીં એવી ભાવ નહીં, જોઈએ આપણે બેઠા વંદન કર્યા કથા અનુસાર. પેલું મને હાળું ખેટક્યું, હવે એ સાધુ આ કપડું માથે ઓઢીએ ને એ આખું હેઠું મૂકી દે, ખુલ્લી છાતીથી બોલે, અને આ વાળ એકદમ સરસ ભરાવતા, પર્સનાલિટી એટલે એટલું મોટું તો લલાટ, એવી મોટી દાઢી અને એવો સરસ મારકણો અવાજ, ઘડી બે ઘડી તો તમે જોઈ રહ્યો, પણ પેલું હાળું ખેટક્યું કે આ મૂકી દે લુગડું અને આજુબાજુ વધારે બૈરાઓ. તમને આ વિજ્ઞાનની બહુ ખબર ન હોય પણ બૈરાવાને છે ને પુરુષની છાતી ઉપર વાળ હોય ને અને દેખાય એને વિકાર બહુ પેદા કરે, આ એનું વિજ્ઞાન છે. એવા ઘણા વિજ્ઞાન છે જે તમને નથી ખબર. એટલે મેં કીધું આ તો આ જાણ ભેદું છે માણસ, એટલે આ ફસાવા માટે મને ત્યાંથી જ તરત થઈ ગઈ લાઈટ. મેં કીધું આ માણસ ખોટો છે અને આ વિજ્ઞાનને જાણે છે બરાબર, એટલે છાતી ખુલ્લી કરીને બેઠો સ્ત્રીઓ અમેથી, આ સ્ત્રીઓને બરાબર એટ્રેક્શન કરવા માટે જ આ ધતિંગ કરે છે. પણ છતાંય મેં કીધું આપણે સાંભળીએ વાંધો નહીં, ના કે લુગડું મૂકી દેવાની શું જરૂર, કપડું છાતે પૂર્વે કાઢીને આખું હેઠું જ મૂકી દયા અને બેસે ને આ બધા ફૂલ ગદરા બાંધેલા ને તમારે વાતો કરે. પણ વાત જે થાય ને એ હું દાદ દઉં, એનું સાચું છે એ સાચું કહું. એવી સરસ શાસ્ત્રી જે બોલે એ એના ગુરુની, એ ગુરુ ખોપડું એટલે શાસ્ત્રમાંથી. આ ઘણાય અત્યારે વ્યાસપીઠ ઉપર તો બોલતા હોય છે પણ શાસ્ત્ર અશાસ્ત્ર શું કહેવાય એ તો અત્યારે ચર્ચા કરવા બેસીએ ત્યારે કહેવાય. શાસ્ત્ર ક્યાંય પડ્યું રહે અને ક્યાંય વાતો ફેંકતા હોય પણ એને કોઈ કહેનારું ન હોય, વિતરાગીના સંગ વગર કાંઈ એમ થતું છે. પણ એના શાસ્ત્ર પ્રમાણે મારી એમ વાત થાય તો આપણે એમ થાય જે વેદ ઉપનિષદ જે એનો એ તું જેડ અર્થ નીકળવો જોઈએ એવો જ અર્થ કાઢ. મેં કીધું આ વાત એક સારી છે. હવે એ બધું જ્યાં ચાલે ને કથા પૂરી કરવાની થઈ ત્યાં તો એના પૂર્વાશ્રમના પિતાશ્રી પધાર્યા, બેન્ડ બાજા સાથે સન્માન કર્યું ને આવ્યા, અને હું તો ઊભો થઈ ગયો. મેં કીધું આ ધતિંગ કરવાની શું જરૂરી છે, આ એને બાપુજીને તેડાવવાની? હે મેં કીધું આ તો એસે કુછ મેં દાલ મેં કુછ કાલા હે મખિયા તો નહીં, એટલે પૂરા કોકમ હી લગતા હે. હાલો પછી તમે વંદન કરીને પછી નીકળી ગયા ને પછી હતા એક બે, મને કે જવું છે, મેં કીધું તમે જઈ આવો હું જઈ આવ્યો. મેં કીધું બસ ધરાયને પી લીધું, બહુ સરસ કથા, કે મેં કથા તોડી નાખી બહુ સરસ. મને કે પણ મેં કીધું ના ના વોચ એન્ડ વેઇટ, મેં કીધું જોઈએ રાખો બધું છે, કથા હારી છે કથા સાંભળી સાંભળજો, એને જોતા નહીં. મેં થયું આ પૂરું થયું પછી ગયા વડોદરા, બધા સિટીમાં 30-30 જીવનો ધામો નાખે. હવે વડોદરામાં શું થયું આ બધું એટલા માટે કહી છો, હજી તો આ બધું આમ છે, આ તો જો સોનું ક્યારે ઓળખાય પેલા ખોટું ઓળખો પછી, હજી ખરા સત્સંગની વાતો તો પછીના સેશનમાં આવશે, આગલે શુક્રવારે આવશે. આ સત્સંગ આ અત્યારે તો આ બધો કદડો જ ઉખેડીએ છે, હું જ કહું છું ને, હું પોતે કબૂલ કરું છું આ કદડો જ છે, પણ એ ઓળખવો પડે. શું કરીએ, શંકરાચાર્ય ઉખેડ્યું છે એટલે આજે થોડુંક તમને આ વાત કરી દઉં, પછી આપણે પછી તો આગળ પછીથી જ સાચું સત્સંગની વાત તો પછીના જ સેશનોમાં છે, અને પછી જે વાત આવશે તરત જ આટલું કીધા પછી આટલું કહેવું જ પડે ને ભાઈ, એટલે શંકરાચાર્ય પહેલા કીધું છે. એટલે એ વડોદરા ગયા, 8-10 દિવસ થયા, અને બરાબર નો ભાઈ એને મૂકીને એવા ઢોલક બોલક સાથે બધી કથા શરૂ કરીને કાંઈક જમાવટ કરીને એવો વાક્ય કાંઈક બોલ્યા બોલ્યા ને એમાં 5-7 છોકરીઓ બધી ઊભી થઈ, અરે બદમાશના પેટના કેટલાને ફસાવી છે બોલ. અને ભાઈ થયો હો હા દંગલ, તારી જાય તેના બૈરાઓ ભાઈ વિફરે પછી તો વાઘણે એને હારી કે પડાવે, એ તો તમને અનુભવ હોય જ. વિફરે પછી વાત મૂકી દો, અરે છોકરીઓ વિફરી, અને પછી ઓલે જાણ્યો કે આ તો મામલો આઉટ ઓફ કંટ્રોલ છે. પછી ભાઈ વ્યાસપીઠે લુગડું લીધું કે ન લીધું મને ખબર નથી, ભાગ્યો સીધો ગયો, ઉતારે જેટલું આવ્યું એટલું લઈને સીધું ટેક્સી રિક્ષા જે મેળ્યું મેં લઈને ક્યાંય ગયો, હજી હતો પતો નથી. એમાં કેટલોક સામાન પીડ્યો રહ્યો, એ સામાન પીડ્યો રહ્યો ને એમાં બૈરાઓને રાજી રાખવાના એના વસ્ત્રો ને આંતર વસ્ત્રો ને ઘરેણાઓ ને એની ગુપ્ત ડાયરીઓ ને આ બધું નીકળી પીડ્યું, કેટલું કદડો. પછી બધું છાપામાં આવ્યું, પછી હમણે એક બે હરિભગત કહેતા હતા, મેં કીધું વાંચો. એટલે જાણવું પડે એમ, આપણે સીધું એનું અનુમાન ન બાંધીએ. હું શું હજી આ બધા પ્રકારોમાં આ બધું તમને આવશે, મૂળ આનો ઈરાદો જ ખોટો. ભૂલ ભૂલથી ભૂલ થઈ જાય ને તો ભૂલ તો એરર ઇઝ હ્યુમન બીંગ, આ માણસને નેચરલ થઈ જાય ભૂલ, પણ આ તો જન્મ જ જાત જ એને ઈરાદો જ ખોટો. કથા વાર્તા બધું કરીને બધી ભોળી પ્રજાને છેતરવાની ફસાવાની ને આ બધું કરો ને એની પાછળ પૈસો ભેળો કરો ને વિલાસ નાન તેન બધું કરીને કરો, એ શાસ્ત્ર ભણે કથાઓ કરે બધું કરે, પણ શેના માટે? આના માટે. એટલે બગ ભગત છે, બગ સાધુ, બગલાની વૃત્તિ જેવા સાધુ. આપણા ગુજરાતમાં એવા ઘણા આશ્રમો છે ને, કથા વાર્તા એટલે તમારે વેદાંત ઉપનિષદ ભાગવત ઉપર તમે કેવી વાતો કરે, અને આશ્રમમાં ગોરખ ધંધા ચાલતા હોય, છાપાઓમાં વાતો આવે, છતાંય પણ નહીં માનનારા લોકો એના ઉપર આંખ ન ઉગાડે. કે થોડુંક વિચારવું જોઈએ ને, આટલું એટલું આવે છે તો પછી જાત તપાસ થોડીક કરવી જોઈએ કે આ બધું શું, અને આંખો ન ઉગડે. વિચારવું તો જોઈએ, સમજદાર માણસ છે કે આટલી બધી ટીકાઓ થાય છે, આટલું બધું થાય છે, તો ચાલો આપણે જેમાં મોક્ષ માન્યો છે એને થોડોક તો વિચાર કરવો જ જોઈએ. આ તો પોતાના કલ્યાણ માટેની વાત છે ને, પણ એ ગમે એટલું થાય તો કે ના એ બધું ખોટું છે, બધું ખોટું છે. હા અમે માઈ અમે જાણીએ છીએ, તમે જાણતા હોય કે બધાને શોખ ન હોય એટલો આ બધું કરવાનો વિચાર, મુમુક્ષી વિચાર કરવો જોઈએ. એટલે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં જે સાધુઓનું કીધું છે ભાઈ, આજે કોણ 64 પદી ના દે અડે. જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાહ્ય બળે, એવા બહુ બહુ કરતા હોય બોધ, તે સાંભળે શું વળે. એવા વિકારી જનની વાત દેનારી છે દુઃખની, જેના અંતરમાં દિન રાત ઈચ્છા વિષય સુખની, એથી કે દિન થાય કલ્યાણ જિજ્ઞાસુને જાણ, કહે નિષ્કુળાનંદ નિર્વાણ પેખી પરમાણ. નિષ્કુળાનંદ સ્વામી આ બધું પાથીએ પાથીએ તેલ નાખીને વાત કરીશ. જોજો ભાઈ જોજો, જેને મળવે માન કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડી. કેવા કેવા 64 પદોલા, કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ રૂપ દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાને એનું. 64 પદો લખ્યા, એ લખ્યા પછી નિષ્કુળાનંદ સ્વામી થયું કે આ ખજાનો મારે કોને બતાવવો. પછી જુનાગઢ આવ્યા અને ગુણાતીત બાપને કીધું મેં આવું રચ્યું છે, અને સંભળાયું ને ગુણાતીતાનંદ સ્વામી તો ઉભા થઈ નિષ્કુળાનંદ સ્વામી ભેટી પીડા, સ્વામી ગુરુ તમે કર્યું એવું કોઈ ન કરે, અદભુત અદભુત. કે એટલે પહેલું આ ગ્રંથનું સમર્પણ ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે કે આ ઝવેર્યું છે આ. અને ગુણાતીત બાપનો હું તમને કહું મહિમા છે ને, એ ગોપાળાનંદ સ્વામી ધામમાં જવાનું થાય ને પહેલેથી બધાને કહેતા, હવે તમે છે ને જુનાગઢ તરફ મોઢું માંડ્યું, જાઓ જો જે જે હેતવાળા હતા એને બધાને કે તમે ગુણાતીતાનંદ સ્વામી પાસે જતા એના સમાગમ કરજો. આ એટલા માટે કે ઘણાને તો હજી એની જીભ નહીં પડી જતી હોય, એમ જ કહેવાય હવે એ તો અભણ સાધુ હતા. અરે અભણ હતા, બોલતા વિચાર કરો કલ્યાણ બળી જશે તમારું. હું ઘણી વાર કહું છું, અબજી બાપાની વાત આવે એટલે મને માથું નમી જાય. અબજી બાપો થાવો છે કઈ વાત, તમે કેમ કરો છો? કોઈની ટીકા કરે મારે સહન ન થાય. જે મુક્ત હોય ને ઓળખી લ્યો, પછી પાછળથી બીજા જે કઈ કઈ થોડો ઘણો ફેરફાર કરીને જે કરતા હોય તો એ આપણને સ્વીકાર્ય ન હોય. એ બધા અબજી બાપા નથી. એમ ગુણાતીતાનંદ સ્વામી નામ પછી હું કઈ દંભ કરું દોડ કરું તો એ નથી યોગ્ય છે ને, પણ ગુણાતીત બાપ થોડો જૂઠ છે, અબજી બાપા થોડો જૂઠ છે. પછીથી થતું હોય તે બધું જોઈ રાખવું પડે, વિચાર પડે. એમ કલ્યાણ જોઈતું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કે આ કહે નિષ્કુળાનંદ નિરવાણ, આ છેલ્લી જ છે ને, આનાથી એક્સ્ટ્રીમ વાત છે, એમ અંતિમ વાત છે. પેખી પરમાણુ બરાબર જોઈ વિચારી બધું કરવું, નહીં તો કલ્યાણ પીડ્યું રહેશે, બીજું થશે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે આખી 64 પદી, તો બહુ ગજબ છે. તો આ બીજા પ્રકારના સાધુ કેવા? બગલા જેવા. ત્રીજા છે ને એ દેડકા જેવા. આ આ છે ને આ તમને કઈ ગ્રંથમાં નહીં મળે, આ સાચી વાત તમને. આ તમે બહુ બેઠી બેઠી મેં કીધું આટલું જ કહેવા જેવું છે એમ કરીને પછી આ તાર્યું છે, આઉટ ઓફ કોર્સ છે. ત્રીજા છે ને સાધુ એ દેડકા જેવા છે. દેડકા જે દેડકો પાણી મારી અને એને મન પડે તે માળો બારે ફરેરો માર્યા અને પાછો ડબ દઈને પાણીમાં ડૂબી જાય. હા, એમ બિચારા આ છે થોડા સારા. આ એ ધ્યાન કરે, ભજન કરે, કોઈ દેખાડા માટે ન કરે, કાંઈ એવું ન કરે, કલ્યાણ માટે જ કરે, પણ પાછું ધર્મ નિયમ બરાબર પડે નહીં, એટલે જરીક પાછું જઈને આંટો મારી આવે. પછી પસ્તાવો થાય કે મેં ખોટું કર્યું છે, મારું વ્રત ભાંગ્યું છે, આ કર્યું છે, મારે ન કરવું જોઈએ, વળી ખેદ કરે, વળી પાછું કરે, વળી પાછું થોડા દિવસ ધ્યાન ભજન હરખું થાય ને વળી પાછું આંટો મારી આવે. એવું આખી જિંદગી ચાલે, પણ બિચારા પોતે કુંડાળા જે છે માયાના એમાંથી બહાર નીકળી શકે નહીં. અને એમાં કોઈક કોઈક એવા હોય કે એનો ઈરાદો બહુ સારો હોય ને વળી પ્રાર્થના અને ભજન ક્યાંક ઉગી જાય તો એની છેલ્લી છેલ્લી અવસ્થાએ ભગવાન એવી એને સદબુદ્ધિ આપી દે, ભજન સિવાય બધું છૂટી જાય, પારી ઉતરી જાય. આવો એક ત્રીજો પ્રકાર છે, પણ એ બેયમાં રમે રાખે આમ તમામ, આવું કરે ઓલું કરે, લોકોને છેતરવું એવું એનું નહીં, ભજન કરે બધું કરે, પણ થોડું જેમાં પછી પાન મસાલો જોઈએ એમ. આવું આ ત્રીજો પ્રકાર છે. અને ચોથો પ્રકાર સાધુઓનો છે એ જેલના કેદી જેવા છે. જેલના કેદી જેવા, શબ્દ સારો નથી અર્થ સારો, કારણ મેં ગોતી મૂક્યો છે.